શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય ચાર. જન્મેજયના પૂછવાથી વ્યાસજી દ્વારા માયાના મહિમાનું વર્ણન. જન્મેજય રાજાએ કહ્યું, હે મહાભાગ, આપના મુખેથી પૂર્વોક્ત આખ્યાન સાંભળી હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો છું. હે મહામતી, આ સંસાર પાપનું સાકાર રૂપ છે. સંસાર બંધનથી છૂટવાનો ઉપાય શું છે? ઇન્દ્ર કશ્યપજીના પુત્ર હતા, છતાં તેમણે આવું ઘોર કૃત્ય કર્યું. માતાના ગર્ભમાં જઈને બાળકની ક્રૂર હત્યા કરી. બધાના શાસક, ધર્મના રક્ષક અને ત્રિલોકના સ્વામી એવા ઇન્દ્રના હાથે આવું અધમ કાર્ય થયું ત્યારે બીજો કોણ તેમાંથી બચી શકે? હે જગદગુરુ, કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલતું હતું. સંસાર મિથ્યા છે આ વાતને કૌરવ પાંડવો બંને પક્ષના લોકો જાણતા હતા. પાંડવોને દેવતાના અવતાર માનવામાં આવે છે. ધર્મમાં તેમની અટલ શ્રદ્ધા હતી, છતાં તેમણે નિંદ્ય કર્મ કેમ કર્યું? ભગવતી શ્રુતિ કહે છે કે ધર્મનો પહેલો ચરણ સત્ય છે, બીજો ચરણ પવિત્રતા છે, ત્રીજો ચરણ દયા અને ચોથો ચરણ દાન છે. પુરાણોના જ્ઞાતા પણ આ જ વાત કહે છે. આ ચરણોના અભાવમાં ધર્મ કઈ રીતે ટકી શકે અને ધર્મવિહીન કાર્ય કઈ રીતે ઉત્તમ ફળ આપી શકે? જગત પ્રભુ ભગવાન શ્રી હરિ પણ વામન રૂપે બલિરાજાને છેતરવાનું કાર્ય કરી ચૂક્યા છે. મહારાજ બલિ સોમો યજ્ઞ કરી રહ્યા હતા. તેઓ સર્વથા સત્યવાદી અને જીતેન્દ્રિય હતા. શક્તિશાળી વિષ્ણુ ભગવાનના કપટથી બલિરાજાને એકાએક તેમના સ્થાનથી ભ્રષ્ટ થવું પડ્યું. વ્યાસજી, હું એ જાણવા ઈચ્છું છું કે આમાં કોનો વિજય થયો, બલિરાજાનો કે વામનનો? હે દ્વિજવર, આપ ખુલ્લા મને સાચી વાત કહેવાની કૃપા કરો. આપ પુરાણોના રચયિતા છો, ધર્મનું રહસ્ય આપ સારી રીતે જાણો છો, આપની બુદ્ધિ અત્યંત પવિત્ર છે. વ્યાસજી બોલ્યા, રાજન, મહારાજ બલિનો જ વિજય થયો, જેમણે પૃથ્વી દાનમાં આપી દીધી. હે નરેન્દ્ર, જે ત્રિવિક્રમ નામથી પ્રસિદ્ધ હતા તેમને કપટના પ્રભાવથી વામન થવું પડ્યું અને પછીથી પણ તેઓ બલિરાજાને ત્યાં દ્વારપાલ બનીને રહ્યા. તેથી હે રાજન, સત્ય સિવાય બીજું કોઈ ધર્મનું મૂળ નથી. પરંતુ રાજન, સંપૂર્ણ સત્ય પાળવું બહુ મુશ્કેલ છે, કારણ કે ત્રિગુણાત્મિકા માયા બહુરૂપી છે અને તેમાં અપાર બળ છે. તેનાથી આ જગત જે ત્રણેય ગુણોથી રંગાયેલું છે, બનેલું છે, તેમાં કપટનો સહેજ પણ અંશ ન હોય એવા સત્યની આશા કઈ રીતે રાખી શકાય? સત્યમાં ઓછું વધતું કપટ ભળેલું હોય છે. હા, જેઓ હંમેશા વનમાં રહે છે, જેમનો કોઈ સાથે સંબંધ નથી, કોઈની પાસેથી કશું લેતા નથી, કોઈના પ્રતિ આસક્તિ નથી, તથા જેમની તૃષ્ણાઓ પૂરેપૂરી નાશ પામી છે, તેવા મુનિઓ ખરેખર સત્યવાદી હોય છે. તેમની આસપાસ એવું વાતાવરણ બનેલું હોય છે કે તેમને અસત્ય બોલવાનો પ્રસંગ જ આવતો નથી. ઋષિઓ સત્ય આચરણ માટે ઉદાહરણ રૂપ છે, રાજન. એ સિવાય બાકીના આખા જગત પર સત્વ, રજ અને તમોગુણનો ઊંડો પ્રભાવ છે. સત્વ, રજ અને તમોગુણ એકબીજા સાથે ભળેલા છે, એકબીજા સાથે મળેલા છે. તે બધા જુદા જુદા રહી શકતા નથી. ધર્મ સત્ય છે અને તે હંમેશા રહે છે, પરંતુ કોઈની બુદ્ધિ તેના તરફ સ્થિર થતી નથી, કારણ કે જીવ ઉપર માયાનું અભેદ આવરણ ચડેલું છે. મહારાજ, ઇન્દ્રિયો અત્યંત બળવાન છે, મન હંમેશા તેમાં ફસાયેલું રહે છે. ત્રણેય ગુણોની પ્રેરણાથી મનુષ્યમાં જુદા જુદા ભાવ ઉત્પન્ન થાય છે, રાજન. બ્રહ્માથી લઈને સ્તંભ સુધીના જેટલા ચર અચર પ્રાણીઓ છે તે બધા ઉપર માયાનું શાસન છે. જગતમાં બધાની સાથે માયા રમત રમે છે, બધાને મોહમાં નાખવા તે તેનો સ્વાભાવિક ગુણ છે. રાજન, મનુષ્ય કાર્ય સાધવા માટે હંમેશા અસત્યનો આશરો લે છે, તેથી મનુષ્યનું સર્વપ્રથમ કર્તવ્ય એ છે કે જ્યારે તે કાર્ય માટે પ્રવૃત્ત થાય ત્યારે મનને વિષયોના ચિંતનથી હટાવી લે, કારણ કે વિષય ભોગવા માટે જ મનુષ્ય કપટ કરે છે અને કપટથી જ પાપનો જન્મ થાય છે અને પછી મહાશત્રુ કામ ક્રોધ અને લોભ જાગૃત થઈ જાય છે. મનુષ્ય તેના વશમાં થયા પછી તે સત્યાસત્યનો વિવેક ગુમાવી બેસે છે. જો તેની પાસે સંપત્તિ આવી ગઈ તો અપાર અહંકાર ઉત્પન્ન થઈ જાય છે. અહંકારથી મોહ અને મોહથી મૃત્યુ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં અનેક સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે. મનમાં ઈર્ષા દ્વેષ જન્મે છે. અહંકારી માણસ હું જ કર્યા કરે છે. બધી બાબતોમાં તેનું હું પણ છવાઈ જાય છે. પરંતુ આવો અહંકાર ઉચિત નથી, કારણ કે રાગ અને લોભથી પ્રેરાઈને કરેલા કર્મો પવિત્ર નથી હોતા. તેથી વિદ્વાન પુરુષોએ કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા તેમાં ખર્ચાનારા દ્રવ્ય ઉપર નજર નાખી લેવી જોઈએ, જે દ્રવ્યની કમાણીમાં કોઈ સાથે કપટ કરવું ન પડે. તેવું જ દ્રવ્ય ધાર્મિક કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાજેન્દ્ર, કપટથી કમાયેલા દ્રવ્ય દ્વારા મનુષ્ય જે ધાર્મિક કાર્ય કરે છે તેનું સમય આવે પ્રતિકૂળ ફળ મળે છે. એટલા માટે મનની પવિત્રતા અત્યંત આવશ્યક છે. પ્રતિકૂળ ફળ મળે છે તેના માટે અદ્રોહેણાર્જિતમ દ્રવ્યમ પ્રશસ્તમ ધર્મ કર્માણી દ્રોહાર્જિતેન દ્રવ્યેન યત કરોતિ શુભમ નરહ વિપરીતમ ભવેત તત તુ ફલકાલે નૃપોત્તમ. એટલા માટે મનની પવિત્રતા અત્યંત આવશ્યક છે. જેના મનમાં કોઈ પ્રકારના અપવિત્ર ભાવો નથી તે જ યોગ્ય ફળનો અધિકારી બને છે. મનમાં અશુદ્ધ વિચારો રહેવાથી યથાર્થ ફળ મળવાની બિલકુલ સંભાવના નથી. યજ્ઞાદિ કર્મોના આચાર્ય અને હોમ કરાવનારા જેટલા પણ કાર્ય કરતા હોય તે બધા શુદ્ધ અંતઃકરણવાળા હોવા જોઈએ, તો જ યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દેશ કાળ ક્રિયા કરતા દ્રવ્ય અને મંત્ર આ બધાની શુદ્ધિ આવશ્યક છે. આમાં શુદ્ધતા હોય તો કરેલા કર્મનું પૂરું ફળ ભોગવી શકાય છે. મારો શત્રુ મરી જાય અને હું બધાથી આગળ આવું, આવા ઉદ્દેશથી મનુષ્ય જે યજ્ઞ દાન વગેરે કર્મ કરે છે તેનું ફળ તેને પ્રતિકૂળ જ મળે છે. સ્વાર્થી માણસ એ નથી જાણતો કે ક્યુ કાર્ય શુભ છે અને ક્યુ અશુભ. તે હંમેશા પાપાચારમાં જોડાયેલો રહે છે. તેના દ્વારા એક પણ શુભ કર્મ થતું નથી. વેદો કહે છે કે દેવતાઓની ઉત્પત્તિ સત્વગુણથી, મનુષ્યોની રજોગુણથી અને પશુ વગેરેની તમોગુણથી થાય છે. તેથી દેવતાઓ સત્વ પ્રધાન હોય છે, છતાં તેઓ પણ પરસ્પર વેર ભાવ ઉભો કરે છે. ત્યારે પશુઓ પરસ્પર વેર રાખે તેમાં શું આશ્ચર્ય છે? દેવતાઓ પણ હંમેશા કપટમાં રચ્યા પચ્યા રહે છે. કોઈના તપમાં વિઘ્ન નાખવું તે તેમનો સ્વાભાવિક ગુણ બની ગયો છે. તેઓ ક્યારેક પ્રસન્નતાથી નથી રહેતા, તેઓ ક્યારેય પ્રસન્નતાથી નથી રહેતા. તેઓ એકબીજા પર દ્વેષ કરે છે અને વેર ભાવ રાખે છે. રાજન, આ સંસારની ઉત્પત્તિ અહંકારથી થઈ છે, તેથી રાગ દ્વેષ તેનાથી જુદા કઈ રીતે રહી શકે? અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી. જય.